શ્રીમચ્છારદપૂર્ણચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતાં સદભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુદા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિભિશ્ચરદયે શુક્લાંબરં ચિંતયે વરણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ યવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્ય સંતો તથા ઓનલાઈન કથાનો લાભ લઈ રહેલા સર્વે વહાલા ભક્તજનો, સંવત 2077ના આ પવિત્ર ધનુર્માસમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તરોડા ગુરુકુલમાં મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો 12મો પાટોત્સવ આવી રહ્યો છે. મકર સંક્રાંતિના પરમ પવિત્ર દિવસે એ પાટોત્સવ નિમિત્તે શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં અને પૂજ્ય ગુરુ મહારાજ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના નિશ્રામાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન કવન અને શેખભાટની શ્રીજી મહારાજની પાવન લીલાઓની કથા શ્રી કલ્યાણજી બાપા કામલિયા રાંચીવાળા એમની સ્મૃતિમાં એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયાના યજમાન પદે આપણે કરી રહ્યા છીએ. સાથે આ મકર સંક્રાંતિ મહોત્સવના દર વર્ષના પાટોત્સવના યજમાન અમારે ભાઈ શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા સમઢિયાળા હાલ અમેરિકા રહે છે, એમના હૃદયનો ભક્તિભાવ અક્ષર નિવાસી પૂજ્ય હરિપ્રસાદ દાજી સ્વામીને વિશે એમને હેત ને ભગવાનમાં પ્રીતિવાળા નેવિલભાઈ તથા એમના પિતાશ્રી નાનુભાઈ બંને પરમ ભક્તો છે. એમના યજમાન પદે આ પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે. આ મહોત્સવના પાટોત્સવના ઉપક્રમે આ ભગવાનની કથા થઈ રહી છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન છે, પણ સ્વામીનું જીવન શ્રીજી મહારાજ સાથે ઓતપ્રોત છે. સ્વામીના એક એક પ્રસંગમાં શ્રીજી મહારાજ વણાયેલા છે. નિષ્કુળાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના આગલી હરોળના સંત છે, જેમણે ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ બનાવ્યા તથા જેમને આપણે નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય કહીએ છીએ, જેમાં પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહગીતા, સાર સિદ્ધિ વગેરે 20 જેટલા ગ્રંથો છે, એટલે આપણે એમને 20 ગ્રંથ કહીએ છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 2000 ઉપરાંત પદો બનાવ્યા છે. સ્વામીના આ ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, આ પદો, એમની રચનાઓ એ આપણા જેવા અનેક મુમુક્ષુ આત્માઓના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એનું પોષણ કર્યું છે અને કરી રહ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આદર્શ જીવન જીવીને ગ્રહસ્થ અને ત્યાગીના આદર્શ માર્ગદર્શક બન્યા છે. નહીં કેવળ કોઈ કવિ રચનાઓ કરે એવી રચનાઓ કરી હોય, એમનું જે સાહિત્ય છે, એમણે જે ઉપદેશો આપ્યા છે એ એના જીવનમાં હતા. એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જીવન આપણે જાણીએ. જો કે એ મહાપુરુષ, એમને મૂલવવા, એમના જીવનને યથાર્થ રીતે ગાવું, એમની સ્થિતિને કહેવી એ આપણી આ માઇક જીભથી, માઇક બુદ્ધિથી એમને આંબી શકાય એવું નથી. છતાં પણ દીનભાવથી એ મહાપુરુષના ચરણોમાં આપણે વંદન કરીએ, આપણી વાણી સાર્થક થાય, આપણા કાન એવા મહાન સંતના જીવન પ્રસંગને સાંભળીને પવિત્ર થાય, આપણી બુદ્ધિ નિર્મળ થાય, એવું આ મહાપુરુષનું જીવન છે. એ પોતે જીવન જીવીને એમણે ઉપદેશ આપ્યો છે. એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમના જીવન ચરિત્રો, પ્રસંગો એને આપણે યાદ કરીશું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્રમાં હાલાર પ્રદેશમાં, એટલે અત્યારનો જામનગર જિલ્લો, એમાં શેખપાઠ ગામમાં થયો છે. ઈસવીસન 1766 સંવત 1822માં વસંત પંચમીને દિવસે એવા મહાપુરુષોના જન્મ પણ એવા પવિત્ર દિવસોમાં હોય છે. વસંત પંચમીને દિવસે રામભાઈ સુથાર અને અમૃતબાના કુખે એમનો જન્મ થયો છે. આ રામભાઈ પેલા લતીપુર ગામ રહેતા, એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. સદગુરુ આત્માનંદ સ્વામી એ સિદ્ધ યોગી હતા, વચન સિદ્ધ મહાપુરુષ હતા, સમાધિ નિષ્ઠ હતા. આત્માનંદ સ્વામીના અનેક ઐશ્વર્યના પ્રસંગો છે. સંપ્રદાયમાં વાત બહુ જાણીતી છે કે એમની કેવી સામર્થ્ય હતી. વિઠ્ઠલભાઈ કરીને સ્વામીના શિષ્ય હતા, બ્રાહ્મણ હતા. એમને ત્યાં બાળકનો જન્મ થયો. બાળક હજી થોડા દિવસનો હતો અને એની મા મૃત્યુ પામી. બરોબર એ સમયે આત્માનંદ સ્વામી પધાર્યા હશે. વિઠ્ઠલભાઈએ સ્વામીને વાત કરી કે સ્વામી, થોડી મુશ્કેલી આવી છે. સ્વામીએ કહ્યું, શું? સ્વામી, નાનું બાળક છે, એની મા મૃત્યુ પામી છે, એ મારા દીકરાને હવે કોણ મોટો કરશે, એને કોણ ધવરાવે? ત્યારે સમર્થ આત્માનંદ સ્વામી એવું કહ્યું કે તું ધવરાવજે, કે સ્વામી હું તો પુરુષ છું, જ્યારે તારા સ્તનમાં દૂધ આવશે અને તું ધવરાવીને મોટો કરજે. અને વિઠ્ઠલભાઈના સ્તનમાં દૂધ આવ્યું અને એક બાપે એના દીકરાને ધવરાવીને મોટો કર્યો. અને બાપ દીકરો બંને, દીકરો થોડો મોટો થયો, બાપ દીકરો બંને સ્વામી પાસે આવ્યા, વૈરાગ્યવાન હતા. સ્વામીએ બંનેને દીક્ષા આપી, દીકરાનું નામ બાળાનંદ પાડ્યું અને વિઠ્ઠલભાઈનું નામ વિઠ્ઠલાનંદ પાડ્યું. જે બાળાનંદ અને વિઠ્ઠલાનંદ ઉમેજ ગામમાં એક વાડીએ ગયેલા, એબલ ખાચર ભેંસો ખરીદવા માટે નીકળેલા ઘોડેસવાર હતા, પાણી પાવા માટે આવ્યા હતા ઘોડાને. ત્યારે આ વિઠ્ઠલાનંદે કાકરી હાથમાં લઈ અને દોરિયાને કાંઠે નાના નાના લીમડાના છોડવા હતા, કાકરી મારીને કહ્યું કે બાળાનંદ, એ આ આ વૃક્ષ, આ છોડવો નાનો છે ને, એ મોટો થશે, એની નીચે સ્વયં ભગવાન આવીને બેસશે. નેબલ ખાચરે આ સાંભળ્યું. સાધુઓ એવા સાત્વિક જોયા, ખેડૂતની રજા લઈ અને એ લીમડાનો રોપો નું પિંડ સોતો ઘોડાને જોગાણ દેવા માટેનો જે પાવરો હોય એમાં રાખી ગઢપુર લાવ્યા અને પોતાના દરબાર ગઢ વચ્ચે એને વાયવો. અને જે લીમડા નીચે સ્વયં ભગવાન આવીને બેઠા, એ આત્માનંદ સ્વામીના શિષ્યો, ગુરુ પ્રતાપે એનામાં કેવી સામર્થ્ય આવી હતી. એ આત્માનંદ સ્વામી સદગુરુ રામાનંદ સ્વામી, એ આત્માનંદ સ્વામી પાસે આવ્યા હતા, દીક્ષા લીધી, રામાનંદ નામ પાડ્યું. અને સ્વામીએ એમને ટૂંક સમયમાં સમાધિ કરાવી. સમાધિમાં તેજના દર્શન થયા. આપણી વાત બહુ જાણીતી છે સત્સંગમાં કે ગુરુ મહારાજ મારે તો પ્રગટ કૃષ્ણના દર્શન કરવા છે, સાકાર કૃષ્ણના. આત્માન સ્વામીએ કહ્યું કે આ તેજ એ જ ભગવાન છે. એટલે રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયેલા. આત્માનંદ સ્વામી એમણે ફરીને રામાનંદ સ્વામી આ બાજુ આવ્યા. એમને પોતાની ભૂલ સમજાણી. એમના શિષ્યોને બધાને ભેળા કરીને કહ્યું કે હવે હું મારું શરીર છૂટી જશે, હવે તમે આ રામાનંદ સ્વામી કહે એમ કરજો, તમને ભગવાન મળશે. ભગવાન ચાલ્યા આવે છે એના દર્શન તમને થશે. તમે આ રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, એમના થઈને રહેજો. જે આત્માનંદ સ્વામી રામપર કોવાયામાં એમણે શરીર છોડ્યું, એમના શિષ્યોને કહ્યું મને મારા શરીરને અગ્નિ સંસ્કાર નહીં કરતા, ગામથી દૂર એક ટેકરા ઉપર હેમરાનું વૃક્ષ હતું એની નીચે મારું શરીર મૂકી આવજો. ગુરુ આજ્ઞા પ્રમાણે એ બધા સ્વામીના શિષ્યો ભેળા થયા હતા. સ્વામીના કહેવા પ્રમાણે વૃક્ષ નીચે શરીર મૂકી આવ્યા. સ્વામીમાં બહુ હેત હોય, થયું કે સ્વામીનું શરીર પડ્યું હશે, કોઈને એમ થયું પાછા દર્શન કરી આવી. કે ત્યાં તો ભરવાડ સામે મળ્યા અને એમણે કહ્યું, પૂછ્યું કે અહીંયા તો સ્વામીને અમે મૂકીને ગયા હતા વૃક્ષ નીચે, ત્યારે એ ગાયો ચરાવનારા જે ગોકળી હતા એમણે કહ્યું એ તો આકાશમાં ચાલ્યા ગયા, છતે દેહે એ આકાશમાં ચાલ્યા ગયા, એવા એ સિદ્ધ યોગી હતા. સ્વામીના ઘણા પ્રસંગો છે. આ આત્માનંદ સ્વામી સંવત 1814માં લતીપુર પધાર્યા. આ રામભાઈ સુથાર એ લતીપુર રહેતા, સ્વામીના એ શિષ્ય હતા. એ વખતે લતીપુર ગામની અંદર સ્વામીના ઘણા શિષ્યો હતા. સુખદેવ દવે, વલ્લભજી જાની, નાનદાસ પટેલ, ગગાભાઈ સુથાર. એ વખતે વલ્લભજી જાનીના દીકરા ભોળાનાથ એમનો યજ્ઞોપવિત હતો. એ પ્રસંગે આત્માનંદ સ્વામી પધારેલા. ને એ વખતે ભોળાનાથે ગુરુ પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી મારે ત્યાગી જીવન જીવવું છે, ભગવાન મેળવવા છે. ત્યારે આ દીર્ઘ દ્રષ્ટા અને સમર્થ આત્માનંદ સ્વામી એવું કહેલું ભોળાનાથને કે તું અધ્યયન કર, સમય આવે ગૃહસ્થાશ્રમમાં જોડાજે, તારે ત્યાં મુક્ત પ્રગટ થશે. અને જે ભગવાનના સાધુ થશે અને અનેક જીવોને ભગવાન ઓળખાવશે. આવા આશીર્વાદ આત્માનંદ સ્વામીએ આ ભોળાનાથને આપ્યા. અને એ ભોળાનાથના દીકરા થયા મૂળજી શર્મા, સદગુરુ ગુણાતીતાન સ્વામી. એ વખતે બધા ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી અમને પણ એવા આશીર્વાદ આપો, અમારા દીકરાઓને પણ ભગવાન મળે. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું કે તમારે ત્યાં પણ એવા મુક્તો અવતરશે. રામભાઈ સુથારને એવું કહ્યું કે તમારે ત્યાં મુક્ત અવતરશે, એ પણ એવા ભગવાનના સાધુ થશે એવા આશીર્વાદ આપ્યા. આ બધા ભક્તોમાં સુખદેવ દવે હતા, એમણે કીધું સ્વામી મારે તો 5 વર્ષની દીકરી છે, એમનું નામ સાકર હતું. એટલે સ્વામીએ કહ્યું કે આ સાકરને ત્યાં હમણાં અમે ભોળાનાથને આજે આશીર્વાદ આપ્યા ને એ મુક્તનો એમને ત્યાં જન્મ થશે. લે સાકરભાઈ એ ગુણાતીતાન સ્વામીના માતુશ્રી. વલ્લભજી જાની એમને ત્યાં ભોળાનાથ થયા, એમને ત્યાં ગુણાતીતાન સ્વામી થયા. નાનદાસ પટેલ હતા આ લતીપુરમાં, એમના પૌત્ર એ યોગાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી થયા. કેવા મોટા સંતો! ભગવદાનંદ સ્વામી મહારાજે વચનામૃતમાં એમને યાદ કર્યા કે આ મોટા સદગુરુ, એમને માનજો. યોગાનંદ સ્વામી પણ એવા સમર્થ સંત મહારાજના થયા. ગગાભાઈ સુથાર હતા, એમને ત્યાં વિશ્રામભાઈનો જન્મ થયો, વિશ્રામ સુથાર. એ પણ મહારાજને વિશે એવી ભક્તિવાળા સ્થિતિવાળા હતા, જેમને વાડીએ ગયેલા કીડીઓ જોઈ અને એમ થયું આપને તો ભગવાન મળ્યા પણ આ કીડીના કલ્યાણ ક્યારે થશે. બધી કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરી વિમાનમાં બેસીને ધામમાં ગઈ. એ વિશ્રામભાઈના બેન હરુભાઈ એ પણ એવા સ્થિતિવાળા હતા, નિરાવરણ સ્થિતિવાળા. મહારાજ જ્યારે જોડિયા પધાર્યા, હરભાઈ થાળ તૈયાર કરતા હતા. મહારાજ સમુદ્ર કિનારે ગયા અને સુંદરજી સુથાર ભેગા ચાલતા થઈ ગયા વાણમાં બેસીને. મહારાજને પાછું આવવું પડ્યું, બહુ જાણીતા પ્રસંગો છે. આત્માનંદ સ્વામીના આશીર્વાદથી આ સ્વામીના શિષ્યો બધા લતીપુરમાં રહેતા હતા, એમને આશીર્વાદ આપ્યા તમારે ત્યાં આવા મુક્તો પ્રગટશે. એ ગામની અંદર દ્વેષી લોકો હતા. સ્વામીનું આ સ્વામીના બધા શિષ્યોનું એ દ્વેષ કરતા, અપમાન કરતા. એટલે આત્માનંદ સ્વામીએ કહ્યું કે આ ગામનો તમે ત્યાગ કરો. ગુરુની આજ્ઞાથી બધાએ ગામ છોડી દીધું. સ્વામીની ભેળા જ બધા નીકળ્યા. ગામની બહાર આવ્યા, ત્યાં સામે ગાય મળી. એટલે ભક્તોએ કીધું સ્વામી આ ગામ છોડી છે, સામે ગાય મળી, આપણને સુકન થયા. એટલે આત્માનંદ સ્વામીએ કહ્યું કે આજે કાઠિયાવાડમાં મુક્તનો જન્મ થયો અને એ મુક્તાનંદ સ્વામીથી ઓળખાશે. આવી સ્વામીએ વાત કરી અને એ બધા ગામ છોડી રામભાઈ સુથાર શેખપાટ રહેવા ગયા. સુખદેવ દવે ને હરિભાઈ કાલાવાડ ગયા. વલ્લભજી જાની ભોળાનાથ ભાદરા ગયા. નાનદાસ પટેલ ગુજરાતમાં ગયા. ગગાભાઈ સુથાર એ ભાદરા રહેવા ગયા અને રામભાઈ સુથાર શેખપાટ આવ્યા. આ બધા આત્માનંદ સ્વામી ને આ બધા ભક્તોની આપણે વાત સાંભળી. વાલા ભક્તો, ધોમ ઉનાળો આમ તૈપો હોય, વૈશાખ મહિનાના તાપ પડતા હોય, પૃથ્વીની રજકણ આમ પાણી પાણી પોકારતી હોય અને વરસાદ આવવાનો થાય ને એ પહેલા વન વળે એમ કહેવાય જૂની ભાષામાં, એટલે જાડવામાં કુપળિયા મને ફૂટવા, તડકો એવો વૈશાખ મહિનાનો, ઝીંજવો હોય એના થુમડા હુકાઈ ગયા હોય તો એમાં કોટા મંડે ફૂટવા, વડલાની વડવાયું હોય એ મંડે ફૂટવા. શા માટે? કે વાતાવરણમાં પેલા ભેજ આવે. એટલે જાણકાર હોય મંડે કેવા ગવે થોડા દિવસમાં બસ વરસાદ આવશે. પેલા વાતાવરણમાં ભેજ આવે અને પછી વરસાદ આવે. એમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એમનું પ્રાગટ્ય થવાનું છે ને, એટલે આવા મુક્તો એ જન્મ લીધા છે. એ આત્માનંદ સ્વામી આવું ભવિષ્ય ભાખે છે કે તમારે ત્યાં મુક્ત આવશે અને તમારે ત્યાં સ્વયં ભગવાન પધારશે. આવું ભવિષ્ય આત્માનંદ સ્વામી ભાખી રહ્યા છે. આવી રીતે સ્વામીની આજ્ઞાથી આ રામભાઈ સુથાર એ શેખપાટ રહેવા આવ્યા. એમને ત્યાં સંબત 1822માં પુત્રનો જન્મ થયો, એ લાલજી સુથાર, અને એ નિષ્કુળાનંદ સ્વામી થયા. નાનપણથી જ એનામાં ત્યાગ, વૈરાગ્ય, ભગવાનની ભક્તિ આ સદગુણો હતા. જૂના રિવાજ પ્રમાણે નાનપણમાં પિતાએ એમના લગ્ન કરાવ્યા આધોઈ ગામમાં, એમની સુથાર જ્ઞાતિમાં કંકુબાઈ સાથે એમના લગ્ન થયા. સમય જતા એમને ત્યાં માધવજી અને કાનજી એ નામના બે દીકરાઓ થયા. સંબત 1843ની સાલમાં આ લાલજી એમને રામાનંદ સ્વામીનો યોગ થયો. સ્વામીના દર્શન કર્યા, સત્સંગ કર્યો, સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા, ભગવાનના આશ્રિત કર્યા. વારે વારે આ લાલજીભાઈ સ્વામીનો સત્સંગ કરવા માટે જાય. એમના હૃદયમાં વૈરાગ્ય હતો. એકવાર રામાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મારે ત્યાગી થવું છે, મને દીક્ષા આપો, સાધુ કરો. ત્યારે રામાનંદ સ્વામીએ એમને કહ્યું, કે સમય આવે તમને બોલાવી લેશું, હમણાં તમે સંસારમાં રહો. એમને થોડું દુઃખ તો લાગ્યું, કારણ કે હૃદયમાં વૈરાગ્ય હતો. સાથે સાથે મનમાં એમ પણ થયું કે સ્વામી જે આજ્ઞા કરે એમાં આપણું હિત હશે, કદાચ કોઈ ત્યાગના માર્ગમાં વિઘ્ન આવવાનું હોય. સ્વામીની આજ્ઞા માની અને સંસારમાં રહ્યા છે, પોતાનું સુથારી કામ કરે છે. એમને ખેતી હતી, ગામની પટલાઈ હતી, સુખી સંપન્ન હતા. સ્વામીને કેવી સુખ સગવડતાઓ હતી ને એ નિષ્કુળાનંદ સ્વામીએ જ પોતાના પદમાં લખ્યું છે. એકવાર નિષ્કુળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી થોડા સંતો સાથે અમદાવાદ ફરવા માટે ગયેલા. દરિયાખંડના ઘુમટમાં રહીને ભજન ભક્તિ કરતા. એ વખતે મહારાજે જેમને વિમુખ કરેલા એવા રઘુનાથદાસજી એ નિષ્કુળાનંદ સ્વામીને મળવા માટે દરિયાખંડ ઘુમટે આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, રઘુનાથદાસ પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, ભેળા રહ્યા હોય. એટલે રઘુનાથદાસજીએ આવીને કહ્યું, કેમ લાલજી ભગત, તમે રામાનંદ સ્વામી પાસે સાધુ ન થયા અને સહજાનંદ સ્વામી પાસે સાધુ થયા? તમને શું ખાવાનું તું મળતું? અને આ ભેખ લીધો, આવા એમણે વેણ માર્યા? એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે વિમુખની સાથે વાત તો ન કરાય, પણ હું જો જવાબ નહીં આપું ને તો વળી બીજા અવળું સમજશે, અને ભેગા રહેલા સાધુ એને એમ થશે કે ભૂખે મરતા ભેખ લીધો છે. એટલે રઘુનાથ દાસને સંભળાવવા માટે સ્વામીએ પદ બનાવ્યું, અને સંતોને રઘુનાથ દાસના શબ્દો અસર ન કરે એટલે સંતોને જાણ કરવા માટે પણ આ પદ બનાવ્યું છે કે ભૂખે મરતા ભેખ નથી લીધો, આ તો ત્યાગ વૈરાગ્ય ગળે જાયલો તો, અને આ મહારાજ એની સેવા કરવા સાધુ થયો છો. એટલે સ્વામીના જ શબ્દોમાં સ્વામીને કેવા પૂર્વાશ્રમમાં લાલજી સુથારને વૈભવો હતા એનું વર્ણન સ્વામીએ કીર્તનમાં પોતે જ કર્યું છે, અને એના શબ્દોમાં એ કેટલું પ્રમાણભૂત હોય. સંતોને સંબોધી અને સ્વામીએ પદમાં કહ્યું, સાંભળો સાચી વાર્તા સંતો, સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભૂખે ભેખરે. જનુની નો જાયો કહું છું, અવશ્ય હતો હું એ કરે. સાંભળો સાચી વાર્તા સંતો. સ્વામી આ વાત કરતા કહે છે, એક જનુની નો જાયો કહું છું હતો, એક હું એકનો એક દીકરો હતો. ગાડું બળદ ગાય ને ઘોડી, ડોબા હતા દસ બાર રે. પાંચ મળીને પૂછતા મુને, કરતો હું કારભાર રે. સાંભળો સાચી વાર્તા સંતો. ગાડું બળદ, લાલજી સુતાર એમને ખેતી હતી, દર વર્ષે અનાજનું ગાડું ભરી અને જામનગર આણંદા બાવાનો આશ્રમ એમાં સદાવ્રત ચાલતું ત્યાં દાણા આપવા જતા. નાનપણથી જ એમના હૃદયમાં કેવો પરોપકાર ભાવ, દયા, સેવા ભાવનાઓ, ત્યાગ ભાવનાઓ હશે. એ સમયમાં ગાડું દાણાનું ભરવું એ બહુ કઠણ હતું, કોહ હાકીને ખેતી થતી, બળદથી હળથી ખેતી થતી. છતાંય એમની ઉદાર ભાવના, સુખી હશે પોતાના દાણા વ્યવહાર કાઢતા એક ગાડું દાણા આપવા જતા. ગાડું બળદ ગાય, ઘરમાં ગાય હતી, ઘોડી, અત્યારે ફોર વ્હીલ હોય એ સુખી કહેવાય, એમ એ સમયે ઘોડી હોય એ સુખી, બધાને ન હોય એ તો વ્યવહારે બહુ સુખી હોય ને, એને ત્યાં ઘોડું હોય, ગામમાં આગેવાન હોય કે ગામ ધણી હોય કે સુખી બહુ હોય, એને ત્યાં ઘોડું હોય, બધાને ત્યાં ન હોય. સ્વામી લખે છે, ગાડું બળદ ગાય ને ઘોડી અને ડોબા હતા દસ બાર રે. દર તો ભેંસું, લીલી વાડી, આવા સુખી એ સમયમાં સારું દૂજાણું હોય ને દાણા હોય ઘોડી હોય એટલે સુખી. અને પાંચ મળીને પૂછતા મુને, કરતો હું કારભાર રે. ગામમાં એવી આબરૂ હતી, માન હતું. અન્ન ધન ધામને ધરણી, પરણી હતી ઘેર રે, છોટા છોટા છોકરા હતા, હતી માતાજીની મેર રે. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો આ ભૂખે ભેખરે. ખાવા પીવાનું ખૂબ જડતું, વસ્ત્રનો નહીં પાર રે. જોઈએ તેવા જોડા જડતા, તકે તકે તૈયાર રે. સાંભળો સાચી વાર્તા સંતો, ખાવા ખાધે પીધે વસ્ત્ર વગેરેથી ખૂબ સુખી હતા. જોઈએ તેવા જોડા જોડતા, એ સમય એ વખતે પહેરવાના જોડાઈ ન હોય. ઘણી વાર દેશકાળ હજી આજથી 40-50 વર્ષ પહેલા જોયા હોય, જોડા પહેર્યા હોય તો કેટલા એમાં ચામડાના થીગડા દીધા હોય, વજન એવો મોટો થઈ ગયો હોય. હા, લાલજી સુથાર સુખી હતા. મહારાજની ભેગા જયારે ભૂમિયા તરીકે નીકળ્યા ને, ત્યારે બાર હોનાની કોરી ભેગી લીધી હતી. બાર વાતા માટે, ખાલી રસ્તા માટે જોરવું પડે ને, એટલા માટે આવી રીતે પૈસે ટકે સુખી હતા. એટલું મેલી અહીં આવ્યો છું, ઉર કરી વિચાર રે. ભૂખે મરતા ભેખલીએ છે, ગણશો નહીં એની હાર રે. સાંભળો સાચી વાર્તા સંતો, એ ભૂખે મરીને ભેખલી એની હારે મને ગણતા નહીં. જ્ઞાન વૈરાગ્ય ગળે જાય લો, ક્યાંય ન ચોટો ચિતરે. નિષ્કુળ આનંદ કહે નહીં કહું તો, જોડશે મારું ગીત રે. સાંભળો સાચી વાર્તા સંતો. સ્વામીને થયું કે આ સાધુ ક્યાં ગવડું સમજે નહીં. આ રઘુનાથ દાસના શબ્દો કાને પડીને ઘણી વાર વિમુખના શબ્દો જો અસર કરી જાય તો તકલીફ થઈ જાય. સ્વામીએ સાધુ ઉપર દયા કરી, ના પદ બનાવી અને સંભળાવ્યું. આ રીતે સુખા ભર્યા સંસારમાં લાલજી સુથાર નિર્લેપ રહેતા હતા. એને સંસાર આ સુખ વૈભવો ગમતા ન હતા, અને એનું નિર્લેપ રહેવાનું કારણ એમનો સત્સંગ હતો. એ વારે વારે સદગુરુ રામાનંદ સ્વામીના દર્શને જતા સ્વામી ભેગા રોકાતા, સત્સંગ કરતા, અને દરરોજને માટે શેખ ભાટથી 3 ગાંવ દૂર ખીરીની વાવ કહેવાય રસ્તા કાંઠાની, ત્યાં જગ્યાએ ભાદરાથી મૂળજી શર્મા આવે, અહીંથી લાલજી સુથાર જાય ને સારી રાત્રિ સત્સંગ કરતા. સારો એ દિવસ પોતાનું સુથારી કામ, ખેતી કામ કર્યું હોય, અને સાંજે ચાલતા થાય. આ બાજુ ભાદરાથી મૂળજી શર્મા ચાલતા થાય, અને બંને એ ખીરીની વાવ રસ્તા કાંઠે પુરાણી વાવ છે, ત્યાં ભેળા થાય વૃક્ષ નીચે બેસીને સારી એ રાત્રિ એ સત્સંગ કરે, ભગવાનનું ધ્યાન કરે. ઓહ, કેવો હશે ખપ. આજે પણ એક ખીરીની વાવ છે, બહુ જીર્ણ અવસ્થામાં છે. એ પ્રસાદીની જગ્યા જાણીને આપણા રાજકોટ ગુરુકુલ તરફથી ત્યાં જીર્ણોદ્ધાર થયેલો છે, ચરણારવિંદ પધરાવ્યા છે. આપણા પૂજ્ય હરિપ્રસાદ સ્વામી એમને ગુણાતીતાન સ્વામીને વિશે, નિષ્કુળાન સ્વામીને વિશે બહુ હેત. અને ત્રણ ગામને તરભેટે રસ્તા કાંઠે, હમણાં અમે વર્ષ પહેલાં દર્શન કરવા માટે ગયા હતા, ગાડી કેટલે દૂર રાખવી પડી, કોઈ રસ્તો નહીં, અને બહુ ખોળતા ખોળતા માંડ મળ્યું. સ્વામી આ પ્રસાદીની જગ્યા જાણી અને હરિપ્રસાદ સ્વામી ત્યાં જઈ ત્યાં ઓટો બનાવ્યો, છત્રી કરી ચરણારવિંદ પધરાવ્યા છે. આ જગ્યાએ આ બંને મહાપુરુષો ભેગા થતા અને સારી રાત્રિ સત્સંગ કરતા. લાલજી સુથાર અને ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શર્મા, એમની ઉંમરમાં 20 વર્ષનો ફેર છે. એ લાલજી સુતારની 35 વર્ષની ઉંમર હોય તો આ મૂળજી શર્માની 15 વર્ષની ઉંમર હોય. એ આશરે 15 વર્ષની ઉંમરના મૂળજી શર્મા અને 35 વર્ષની ઉંમરના એ લાલજી સુથાર બંને ભેળા થાય, સત્સંગ કરે. રાત્રિના સમયે એટલું ચાલીને આવવાનું, બંને ત્રણ ત્રણ ગાંવ હાલે એટલે 9-9 કિલોમીટર થાય. પણ મૂળજી શર્મા પણ એવા હતા, એનાની ઉંમરમાં ઘોડિયામાં હોતા હોય અને એની માને એમ કે માં આ જનોઈના ગીત ગાઓ, અયોધ્યામાં પ્રગટ થયેલા ભગવાનને અત્યારે જનોઈ અપાય છે. એમના પિતાજી ધામમાં ગયા ત્યારે એવું બોલ્યા નાના મૂળજી કે આજે ધામના ધણી વનમાં ગયા અને પિતા ધામમાં ગયા. અખંડ ભગવાનનું એમને દર્શન થતું. એની માને એમ કે માં ભગવાન ચાલ્યા આવે છે, અત્યારે તપસ્વીનો વેશ છે, આપણી ઘરે આવશે અને તારા હાથનો રોટલો એ જમશે. એ મૂળજી શર્મા એ ભાદરાથી આવે અને આ લાલજી સુથાર શેખપાડથી નીકળે. રાત્રિને સમયે બંને ભેળા થાય ને સત્સંગ કરે મહિનાઓ વર્ષો સુધી. આ કથા એ આપણને ઘણું શીખવી જાય છે કે એનામાં કેવો ખપ હશે. એમને ભગવાનની વાતોમાં અને ભગવાનની વાતોના શ્રવણ મનન નિધિ ધ્યાસમાં એમને કેવો સ્વાદ આવતો હશે. આવી મુમુક્ષુતા, આવી સત્સંગની પીપાસા એ આપણા હૃદયમાં જાગે ત્યારે આ જગતમાંથી વૈરાગ્ય થાય ને ભગવાનમાં અપાર પ્રીતિ પ્રગટ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કહેતા કે મારી જુવાની ઉંમરમાં આ નાગેરના ગામડાઓમાં ફરતા હોય, ફાટસર વગેરે ગામમાં, એ ગામડે ગામડે એવા હેતવાળા ભક્તો હોય, મુમુક્ષુઓ હોય, ખબર પડે કે સંતો આવ્યા છે, સ્વામી આવ્યા છે, તો આજુબાજુ ગામના ભક્તો સાંજે ચાલીને આવી જાય. આખો દિવસ ખેતીમાં કામ કર્યા હોય પણ સાંજે બધા આવે, વાળું કરીને પોતપોતાના ગામથી પહોંચે સત્સંગમાં. સ્વામી કે ઘણી વાર એવા એ મુમુક્ષુ ભક્તો હોય, ભગવાનની કથા કરતા હોઈએ તો આખી રાત્રિ નીકળી જાય અને સવારે વહેલી સવારે 4 વાગે સીધા મચ્છુંદરી નદીએ નાવા જાય અને પૂજાપાઠ કરીએ. હું ભગવાનની વાતો કરવામાં સાંભળવામાં એને સ્વાદ આવતો હશે. સ્વાદ તો છે જ, પણ નથી આવતો તો આપણી ખામી છે. અને જ્યાં જ્યાં એવા મુમુક્ષુ આત્માઓ એક સરખા અંગ હોય અને ભેળા થઈ અને મનન કરે, ગોષ્ઠી કરે સત્સંગની, તો જીવમાં બળ આવે. આ પ્રસંગને સાંભળીને આ મૂળજી શર્મા અને લાલજી સુથારના સત્સંગનો પ્રસંગ સાંભળીને આપણા હૃદયમાં પણ, અત્યારે તો કંઈ બહુ દૂર જવું પડે એવું પણ નથી, અને છતાંય ઓનલાઈનની વ્યવસ્થા છે, છતાં પણ વર્ષમાં અમુક દિવસો તો એવા કાઢવા કે એવા સાચા સદગુરુ પાસે બેસી અને સત્સંગ થાય. લાલજી સુથાર અને મૂળજી શર્મા એ સત્સંગના વ્યસની હતા. આપણને શીખવાડે છે કે સત્સંગના વ્યસની થાવું. મહારાજનું નામ છે સત્સાહસ્ત્ર વ્યસનાય નમઃ. શ્રીજી મહારાજ જ્યારે ઘર છોડીને નીકળ્યા ત્યારે શાસ્ત્રના સાર રૂપ એવો સત્સાહસ્ત્રનો ગુટકો એમણે સાથે લીધો, અને આ બંને મહાપુરુષોને કેવું સત્સંગનું વ્યસન હશે થોડું આપણા મનમાં એ દર્શન લઈએ કે સારો એ દિવસ ખેતીના કામ કર્યા હોય ને સાંજે વાળું કરીને લાલજી સુથાર શેખપાડથી નીકળ્યા હોય, આશરે 15-1 વર્ષની ઉંમરના મૂળજી શર્મા એ ભાદરાથી નીકળ્યા હોય, એ વખતે કોઈ એવા રોડ રસ્તા હતા નહીં, ગાડા રસ્તા હોય, કોઈ લાઈટ બત્તીની વ્યવસ્થા નહોતી, અંધારાનો માર્ગ હોય, ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલ્યા આવે ગામને તરભેટે, એક રસ્તા કાંઠ્યાની વાવ, વાવને કાંઠે એ વૃક્ષ નીચે બેસે રાત્રિને સમયે અને આખી રાત્રિ સત્સંગ કરે અને સવારે પાછા નીકળે અને પોતાના કામકાજમાં જોડાય, ભગવાનનું સ્મરણ કરે. આ લાલજી સુથાર એ રામાનંદ સ્વામીનો સત્સંગ કરવા માટે વારે વારે લોજ જતા. એ વખતે એમને મુક્તાનંદ સ્વામી, મયારામ ભટ્ટ, પર્વતભાઈ એમની સાથે ખૂબ હેત થયેલું. એમણે નક્કી કરેલું સાથે મળીને કે કોઈ ગમે તેવા ચમત્કાર બતાવે તો પણ આ લોકમાં રામાનંદ સ્વામી જેવા કોઈને માનવા નહીં, કારણ કે રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર છે. ભાગવતજીમાં લખ્યું છે, ભગવાને કહ્યું છે કે ઉદ્ધવ મારાથી તું અણુ માત્ર ન્યૂન નથી. તેથી આ રામાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાનને તુલ્ય છે એવી નિષ્ઠા ગુરુ રામાનંદ સ્વામીમાં, એવું હેત ગુરુ રામાનંદ સ્વામીમાં અલાલજી સુથારને હતું, અને સ્વામીના શિષ્યો મયારામ ભટ્ટ, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, લાલજી સુથાર એમણે એવો નિશ્ચય કરેલો. આવી રીતે રામાનંદ સ્વામીનો સત્સંગ કરતા એમના અંતરમાં વૈરાગ્ય હતો, ભગવાનનું સ્મરણ ભજન કરે અને હેરાભેરા સંસારમાં રહેવા છતાં પણ પોતે નિર્લેપ રહેતા, અને એ લાલજી સુથાર એ રાહ જોતા કે સ્વામી આજ્ઞા કરે તો હું આ છોડી અને સાધુ થાવ. શ્રીજી મહારાજ લોજ પધાર્યા